સહજાનંદ સ્વામી મહારાજ ની જય. સખી રે સાવરે સલોના મોરી સુધ ના લઈ, સખી રે સાવરે સલોના મોરી સુધ ના લઈ. અબ મોહન મોયે દિની હે બિસારી, અબ મોહન મોયે દિની હે બિસારી. સખી રે સાવરે સલોના પલે બિરહ બિથા મોયે બાવરી કર ડારી. ઉન બિન અબ મોયે કલ ના પરતે પલે બિરહ બિથા મોયે બાવરી કર ડારી. બિરહ બિથા મોયે બાવરી કર ડારી, બાવરી કર ડારી. સખી રે સાવરે સલોના મોરી સુધ ના લઈ, સખી રે સાવરે કરે જા મોરો જારી, કેનો ચાર કરે જા મોરો જારી, કેનો ચાર કરે જા મોરો જારી. સખી રે સાવરે સલોના સાવરે સલોના મોરી સુધ ના લઈ. જો મિલે તો કંઠ લગાઈ રાખો નાખું પ્રાણ વારી. પ્રાણવારી કંઠ લગાઈ રાખો નાખું પ્રાણવારી. સખી રે સાવરે સલો ના મોરી સુધ ના લઈ. સખી રે મોહન મોહે દિની હે બિસારી, અબ મોહન મોહે દિની હે બિસારી. સખી રે સાવરે સલો ના મોરી, સાવરે સલો ના મોરી, સાવરે સલો ના મોરી સુધ ના લઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. ભજી લે ભગવાન સાચા સંત ને મળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, સંત ને મળી રે સાચા સંત ને મળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, સંત ને મળી રે સાચા સંત ને મળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી. વચન માં વિશ્વાસ રાખ ભજન માં ભળી, વચન માં વિશ્વાસ રાખ ભજન માં ભળી, ઓ વચન માં વિશ્વાસ રાખ ભજન માં ભળી, વચન માં વિશ્વાસ રાખ ભજન માં ભળી. પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, પૂર્વ કેરા પાપ તારા તો જશે બળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી. ઓળખીને અવિનાશી રે જે જ્ઞાન માં ગળી, ઓળખીને અવિનાશ રે જે જ્ઞાન માં ગળી, ઓ ઓળખીને અવિનાશી રે જે જ્ઞાન માં ગળી, ઓળખીને અવિનાશી રે જે જ્ઞાન માં ગળી. ઓ રીજશે રંગ રેલ વાલો અઢળ કઢળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, રીજશે રંગ રેલ વાલો અઢળ કઢળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી. કાળ તો વિકરાળ વેરી વીખ શેવળી, કાળ તો વિકરાળ વેરી વીખ શેવળી, ઓ કાળ તો વિકરાળ વેરી વીખ શેવળી, કાળ તો વિકરાળ રેશે, ઓ કામની કુળ કુટુંબ તુને નાખશે દળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, કામની કુળ કુટુંબ તુમ તુને નાખશે દળી, બજેલે ભગવાન સાચા સંતને મળી, હો સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુંડ ત્યાં કળી, સત્ય ત્યાં સુખ ધર્મ રહ્યો કુંડ ત્યાં કળી, સત્ય ત્યાં સુખ ધર્મ રહે કુંડ ત્યાં કળી, સત્ય ત્યાં સુખ ધર્મ રહ્યો કુંડ ત્યાં કળી, હો દેવાનંદ કહે દુનિયા તેરી અકલ આંધળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, દેવાનંદ કે દુનિયા કરે અકલ આંધળી, ભજેલે ભગવાન સાચા સંતને મળી, હો દેવાનંદ કે દુનિયા કેરી અકલ આંધળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી, દેવાનંદ કે દુનિયા કરે અકલ આંધળી, ભજીલે ભગવાન સાચા સંતને મળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, હો ભજી લે ભગવાન સાચા સંત ને મળી, ભજી લે ભગવાન સાચા સંત ને મળી, સહજાનંદ સ્વામી મહારાજ ની જય. ચહસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રે મંગલદે ચ દુર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ્ચ પાદચલિતં યસ્યાખિલં મંગલં સોયં મંગલમૂર્તિરાસુ જગતો નિત્યં ક્રિયાન્મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામી નારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. વચનામૃત લોયાનું દસમું વચનામૃત, નિર્વિકારી રહ્યાનું. આમ તો લાંબુ વચનામૃત છે એટલે આખું નહીં વાંચીએ, અડધું વાંચીએ ને પછી. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1877ના માગસર સુધી આઠમને દિવસ શ્રીજી મહારાજ ગામશ્રી લોયા મધ્યે સુરાખાચરના દરબારમાં ઢોલિયા ઉપર પ્રાતઃકાળને સમયે વિરાજમાન હતા ને દોળી છીંટની ડગલી પહેરી હતી તથા દોળો સુરવાળ પહેર્યો હતો તથા દોળો ફેંટો મસ્તક ઉપર બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, આ જગતમાં કેટલાક મનુષ્યને સ્ત્રી આદિક પદાર્થમાં એવું હેત થાય છે જે તેનો વિયોગ થયો હોય તો પ્રાણનો ત્યાગ થઈ જાય, અને કેટલાકને સ્ત્રીયાદિક પદાર્થમાં હેત છે પણ સાધારણ છે, માટે તેના વિયોગે કરીને પ્રાણનો ત્યાગ ન થાય. એ બે પ્રકારના જીવ છે. તે જેમ સંસારમાં હેતે કરીને જોડાય છે, તેમ તે હેતવાળાને જો ભગવાન મળે તો તેમાં પણ એમ જ જોડાય છે. ભગવાનનો વિયોગ થાય તો પ્રાણ જાય. અને જેને સંસારમાં સાધારણ હેત છે ને તેને ભગવાન મળે તો ભગવાનમાં પણ સાધારણ હેત થાય. તે એ બે પ્રકારના જે મનુષ્ય તેને વિશે કર્મે કરીને એવો ભેદ છે કે એ બે પ્રકારના જીવ અનાદિના જ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ભેદ જીવમાં સ્વાભાવિક નથી, એ તો કર્મે કરીને થાય છે. તે કેવી રીતે થાય છે? તો જ્યારે જીવ કર્મ કરે છે ત્યારે જીવની વૃત્તિનો વેગ ત્રણ પ્રકારે થાય છે. એક મંદ વેગ, બીજો મધ્યમ વેગ અને ત્રીજો તીવ્ર વેગ. તેમાં જેવે વેગે વૃત્તિ પદાર્થમાં ચોંટે ત્યારે તેને તેવી જાતનું કર્મ લાગે છે. તે કર્મે કરીને સ્નેહમાં પણ ત્રણ પ્રકાર છે. પછી વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, વૃત્તિમાં વેગ એ ત્રણ પ્રકારના થયા તે ગુણે કરીને થયા કે કોઈ બીજા હેતુએ કરીને થયા? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એ ત્રણ પ્રકારના જે ભેદ તે ગુણે કરીને નથી. એ તો જે પદાર્થમાં કેવળ ઇન્દ્રિયો જ પ્રવર્તે ત્યારે મંદવેગ થાય છે, અને જ્યારે મને સહિત ઇન્દ્રિયો પદાર્થમાં જાય ત્યારે મધ્યમ વેગ થાય છે, અને જ્યારે ઇન્દ્રિયો, મન અને જીવ એ ત્રણેય ભેગા થઈને પદાર્થમાં પ્રવર્તે છે ત્યારે તે વૃત્તિનો તીવ્ર વેગ થાય છે. અને તે તીવ્ર વેગ એક ચક્ષુ ઇન્દ્રિયને વિશે લાગ્યો હોય તો બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈને સર્વે ઇન્દ્રિયોમાં લાગે છે. એવી રીતે જે જે ઇન્દ્રિયમાં મુખ્યપણે તીવ્ર વેગ લાગ્યો હોય ત્યારે બીજી ઇન્દ્રિયો તેને અનુવર્તી થઈ રહે છે, અને એ જે તીવ્ર વેગ તે રજોગુણી, સત્વગુણી અને તમોગુણી એ ત્રણેયને લાગે છે. અને એક એક ઇન્દ્રિયમાં તો સર્વને તીવ્ર વેગ હોય છે અને તદનુસારે પદાર્થમાં હેત થાય છે. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, એને ભગવાનમાં કેમ તીવ્ર વેગે કરીને હેત થતું નથી? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, દેશ, કાળ, ક્રિયા, ધ્યાન, શાસ્ત્ર, દીક્ષા, મંત્ર અને સંગ એટલાને યોગ્ય કરીને શુભ અથવા અશુભ આચરણ થાય છે. તે જો રૂડા, દેશ, કાળ, સંગાદિક પ્રાપ્ત થયા હોય તો ભગવાનને વિશે પણ તીવ્ર વેગે કરીને સ્નેહ થાય છે, અને જો ભૂંડા, દેશાદિકનો યોગ થાય તો ભગવાન વિના અન્ય પદાર્થમાં પ્રીતિ થાય છે. ત્યારે ચૈતન્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, કાળ વિષમ હોય ત્યારે કેમ કરવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે જે સ્થળમાં કાળનું વિષમપણું હોય ત્યારે તે ઠેકાણેથી અન્ય સ્થળમાં ભાગી જવું, પણ વિષમ કાળમાં રહેવું નહીં. અને કાળ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપર, કળીરૂપે કરીને બહાર વર્તે છે ને પોતાના અંતરમાં પણ વર્તે છે. તે જ્યારે હૈયામાં કળી વર્તતો હોય ત્યારે ભગવાનની મૂર્તિ હૈયામાં ધારવી નહીં, બહાર નેત્રને આગળ ધારવી. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, જેના હૃદયમાં મંદ વેગ, મધ્યમ વેગ અને તીવ્ર વેગ વર્તતો હોય તે કેમ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જ્યારે મંદ વેગ વર્તતો હોય ત્યારે નાની બાળકી તથા નવયૌવનવાળી સ્ત્રી તથા વૃદ્ધ સ્ત્રી એ ત્રણેયને દેખીને સરખો ભાવ રહે. કેમ છે? ત્યાં એકલી ઇન્દ્રિયની જ વૃત્તિ ગઈ છે, માટે તેમાં મંદ વેગ છે. અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન ભળે છે ને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે ત્યારે બાળકી ને વૃદ્ધ સ્ત્રી તેનો તો ભૂંડો ઘાટ નથી થતો અને યુવાન સ્ત્રીને વિશે ભૂંડો ઘાટ થાય છે ને વિકારને પામી જાય છે એને મધ્યમ વેગ જાણવો અને જ્યારે ઇન્દ્રિયને વિશે મન અને જીવ એ બે ભળીને એ ત્રણ પ્રકારની સ્ત્રીને દેખે છે ત્યારે તો એ ત્રણેય પ્રકારની સ્ત્રીને વિશે ભૂંડાઘાટ થાય ને વિકારને પામે છે અને પોતાની મા બોન હોય તો તેને દેખીને પણ વિકારને પામે એને તીવ્ર વેગ જાણવો. પછી બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ત્રણ પ્રકારની જે સ્ત્રીઓ તેને દેખીને વ્યક્તિ જણાય તથા રૂપકુરૂપ પણ જણાય અને વિકાર તો થાય નહીં, ત્યારે તેને કયો વેગ જાણવો? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પદાર્થને અત્યંત દુઃખદાયી જાણીને મનન થયું હોય, પછી તે મનને કરીને તે પદાર્થને વિશે અત્યંત દોષ જણાય છે, તે દોષનો મનમાં વિચાર થઈને જીવમાં તે દોષ પ્રવેશ કરે છે અને જીવથી પર જે સાક્ષી તેણે પણ તે દોષનું પ્રમાણ કર્યું છે, તેણે કરીને એ દોષની અતિ દૃઢતા થઈ છે. માટે પદાર્થને વિશે જ્યારે ઇન્દ્રિયની વૃત્તિ જાય છે ત્યારે તે વૃત્તિ ભેળે મન તથા જીવ એ બે આવે છે, પણ જીવમાં જે અતિશય દોષની દૃઢતા છે તે દોષની શેડ મન ઇન્દ્રિયોને વિશે સોંસરી નિસરે છે. માટે તે પદાર્થ યથાર્થ દેખાઈને જાણ્યામાં આવે પણ તેને વિશે અત્યંત અભાવ આવી જાય છે. જેમ દૂધ સાકરનું પાત્ર ભર્યું હોય ને તેમાં સર્પે લાળ નાખી હોય ને તેને નાખતા દીઠી હોય, પછી તે દૂધ જેવું પૂર્વે દેખાતું હતું તેવું ને તેવું જ દેખાય, પણ તેનો અતિ અભાવ હૈયામાં વર્તે છે. કેમ જે એણે એમ જાણ્યું છે જે એને પીવે તો તત્કાળ પ્રાણ જાય, તેમ જેને એમ સમજાયું જે આ રૂપવાન સ્ત્રી છે તે કલ્યાણના માર્ગમાં વિરોધી છે અને આ લોક પરલોકને વિશે પરમ દુઃખદાયી છે ને સ્ત્રીની પ્રાપ્તિ તો મને સર્વે પશુ આદિક જન્મને વિશે અનંતવાર થઈ છે અને હજી જો પરમેશ્વરને નહીં ભજું તો અનંત સ્ત્રીની પ્રાપ્તિ થશે, માટે એ વાત દુર્લભ નથી અને ભગવાન ને ભગવાનના સંત તેનો સંગ તે તો મહાદુર્લભ છે અને એ દુર્લભ વસ્તુની પ્રાપ્તિને વિશે એ સ્ત્રી જ પરમ વિઘ્નરૂપ છે એવું જાણીને જે હૈયામાં દોષની દૃઢતા થઈ છે તેણે કરીને ગમે તેવી રૂપવાન સ્ત્રી દેખાઈ જાય તો પણ વિકાર થાય નહીં. અને વળી એને વિશે અવિકારી રહ્યાનું બીજું પણ કારણ છે, જેમ જનક જેવા વિદેહી જે મોટા ભગવાનના ભક્ત રાજા હતા તે રાજ્યમાં રહ્યા હતા અને રમણીય એવા જે શબ્દાદિક પંચવિષય તેને ભોગવતા થકા પણ જ્ઞાનની દૃઢતાએ કરીને નિર્વિકારપણે રહ્યા, અને એ જનક જેવા જે જ્ઞાની હોય તે એમ વિચારે છે હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકાર છું, સુખરૂપ છું, અવિનાશી છું, અને સ્ત્રી આદિક જે વિષય છે તે તો દુઃખરૂપ છે, તુચ્છ છે, જડ છે અને નાશવંત છે એમ વિચારીને કેવળ પોતાના આત્મ સ્વરૂપને જ સુખરૂપ જાણે છે અને શબ્દાદિક વિષયમાં જે સુખ જેવું જણાય છે અને સારા જેવું જણાય છે તે આત્મા વતે જણાય છે, અને આત્મા દેહમાંથી નીકળી જાય ત્યારે સુખરૂપ હોય તે ભૂંડું થઈ જાય છે. એવી રીતે પોતાના આત્માને વિચારે અને આત્મા થકી પર જે પરમાત્મા તેનો વિચાર કરે છે, આવું જે માયા થકી પર શુદ્ધ આત્માનું જ્ઞાન તેને હું પામ્યો તે સંતને પ્રતાપે પામ્યો છું, અને તે સંત પરમેશ્વરના ભક્ત છે અને પરમેશ્વર છે તે તો સર્વાત્મા છે, તે એવા જે બ્રહ્મ અને પરમેશ્વર તે તો સર્વાત્મા એવા જે બ્રહ્મ તેના પણ આત્મા છે અને અક્ષરના પણ આત્મા છે અને અનંત કોટી જે મુક્ત તેના પણ આત્મા છે, એવા જે પરબ્રહ્મ પરમાત્મા નારાયણ તેનો હું બ્રહ્મરૂપ એવો દાસ છું, અને તે ભગવાનનો મહિમા તો એમ સમજે છે

અને મહારાજે સંતોને સાથે રાખી અને સતત મહારાજે આમ છાવણી જેવું કરી અને મહારાજે પ્રશ્ન ઉત્તર કરી અને સંતોને આત્માની રીતે તૃપ્ત કર્યા અને પરમાત્માનું જ્ઞાન આપીને તૃપ્ત કર્યા. એટલે લોયાના બધા વચનામૃત, નાના સંતો ભણતા હતા એ પણ બધા સાથે હતા ત્યાં, લોયામાં પાઠશાળા હતી ત્યારે. એટલે નાના સંતોના પ્રશ્ન લોયાના છઠ્ઠા વચનામૃતમાં આવે અને પ્રશ્નો એ બધા ભારે ભારે, કારણ કે સહેજે સંતો પૂછતા હોય એટલે પ્રશ્ન ભારે હોય. અને શેરડીની પાછળ એરડી પીવે એવી રીતે હરિભક્તો હોય એ બધા આવી ગયા હોય ને એ બધાને પણ એમનો લાભ મળે. પણ એમ છતાંય તે જેટલા ભગવાનના ભક્તો એ હશે, અને એ વખતે મહારાજ જે આ બધી વાતો કરી આત્માની પરમાત્માની, મોહ પહેલું વચનામૃત એમની વાત કરી, તો એ વખતના ભક્તો ભલે હતા અભણ પણ એમની આધ્યાત્મિક સાધના એટલી ઊંચી હશે કે આ બધી વાતોને સમજી શકતા હશે અને પચાવી શકતા હશે. ત્યારે મહારાજ છે એ સંતો અને ભક્તોની આગળ એ વાત કરતા હશે, કારણ કે સહેજે સંતોમાં પણ મોટાભાગના સંતો હોય, ભલે ભણનારા સંતો હતા એ બધાને ખબર પડતી હોય, પણ બીજા જે સંતો હોય તો એ પહેલાં એટલું બધું ભણ્યા ન હોય. મહારાજનો નિશ્ચય થયો, વૈરાગ્ય થયો અને સંત થઈ ગયા હોય, તો એવા સંતો પણ હાજર હોય. અને મહારાજે આ બધી વાતો કરી. પહેલો પ્રશ્ન મુક્તાનંદ નિત્યાનંદ સ્વામીએ પૂછ્યો કે મહારાજ, આમ જનરલી દેખાય એવું કે આ જગતમાં જે કોઈ મનુષ્ય છે અને સ્ત્રી આદિક પદાર્થમાં જેવું હેત હોય, પછી એને સત્સંગ થાય, ભગવાન ઓળખાય, તો એમને જેટલું હેત સંસારમાં છે, સાંસારિક વ્યક્તિઓ કે વસ્તુ પદાર્થમાં છે, એટલું હેત એને ભગવાનમાં થાય ને સંતોમાં થાય ને ભક્તોમાં થાય, એવું આમ દેખાય છે. જો સંસારમાં સાધારણ હેત હોય તો ભગવાનમાં સાધારણ થાય, અને સંસારમાં અસાધારણ હેત હોય તો ભગવાનમાં પણ અસાધારણ હેત થાય, કારણ કે હેત કરવાનો સ્વભાવ છે એટલે સહજ એ ત્યાં જેવું હેત થયું છે એવું હેત ભગવાનમાં ને સંતોમાં થશે. અમુક જીવ હેતાળવા હોય, સાધુ જોવે એના માઇકમાંથી આહુડા આવે, અતિ હેત થાય એને. એટલે નિત્યાનંદ સ્વામી આવો પ્રશ્ન પૂછ્યો, એમાં સ્વામીનો પ્રશ્ન તો એવો હતો કે આવું જે થાય છે તો અનાદિના જીવ એવા છે હેતાળવા એટલે થાય છે કે કર્મે કરીને આવું થાય છે? મહારાજે એવો જવાબ આપ્યો કે જીવમાં જે ભેદ છે એ સ્વાભાવિક નથી, એટલે કે અનાદિથી નથી. એમ સ્વાભાવિકનો અર્થ એમ કે જીવનો એવો હેત કરવાનો સ્વભાવ જ હોય અનાદિથી, એવું નથી એમ, પણ એ કર્મે કરીને થાય છે એટલે એવું હેત કરવાનો એનો સ્વભાવ પડે છે, એમ પાછળથી ડેવલપ થાય છે, એવા એવા કર્મ કરતા જાય એટલે એમને એવું એવું હેત થતું જાય એમ. નિત્યાનંદ સ્વામી એમનો પ્રશ્ન અને મહારાજે એમને જવાબ આપ્યો. આના સંદર્ભમાં એક નાનકડો બીજો પણ એક પ્રસંગ છે. રામાનુજાચાર્ય એ બરોબર સમુદ્રના કિનારે જતા હશે અને એ વખતે રામાનુજાચાર્ય જોયું તો એક લંપટ પુરુષ એ વેશ્યાને એમની આગળ ચાલતો જાય, એમને આગળ કંઈક પાથરોનું પાથરતો જાય અને એમના રૂપમાં એ અલમસ્ત હતો. આ દ્રશ્ય જ્યારે રામાનુજાચાર્યએ જોયું એટલે રામાનુજાચાર્યને મનમાં એવો સંકલ્પ થયો કે આ માણસને સ્ત્રીમાં કેટલું હેત છે, આને જો ભગવાનમાં હેત થઈ જાય તો કેવું સારું. એટલે સાથે જે સેવકો હશે એમને કહ્યું કે પેલા માણસને બોલાવો તો. એટલે સેવકોએ કહ્યું કે અમારા આચાર્ય, અમારા ગુરુ બહુ સમર્થ છે, એ અહીંયા આવ્યા છે અને તમને બોલાવે છે. એ માણસ રામાનુજ આચાર્યની પાસે આવ્યો. રામાનુજ આચાર્યએ પૂછ્યું કે ભાઈ, આ વેશ્યાની પાછળ તો આટલો બધો શું પાગલ થયો છો? એટલે પેલા એ જે હતું એ કહી દીધું કે એમનું રૂપ ને આ બધું છે એટલે મને એ અતિશય ગમે છે. એટલે રામાનુજ આચાર્યએ એમને કહ્યું કે આના કરતા વિશેષ રૂપવાન જો કોઈ બીજું તને મળે તો? તો કે તો મને એ ગમે, કારણ કે રૂપે કરીને એ જ થયું છે. એટલે બીજા કોઈ રૂપવાન આના કરતા વિશેષ હોય તો મને એમાં હેત થાય. રામાનુજ આચાર્યએ એમને કહ્યું કે ભાઈ, આ બ્રહ્માંડની અંદર જેટલા પણ આત્માઓ છે ને એમને જે પણ એમના સ્વરૂપ છે, એમના દેહ છે, એ આત્માના સ્વરૂપ અને એમના શરીર એ બંનેના રૂપને આપનારા, રૂપના નિધાન એવા ભગવાન છે. એ ભગવાનથી વધારે રૂપાળો કોઈ નથી. અને તું જો એમાં હેત કર જેવું તને આ સ્ત્રીમાં હેત છે, એ સ્ત્રીને રૂપ આપનારા, રૂપ નિધાન એવા ભગવાન એમાં તું એના જેવું હેત કર તો તારું કલ્યાણ થઈ જાય. ફરીવાર તારે જન્મ મરણના ચક્કરમાં ક્યારેય આવવું ન પડે. એટલે પેલા માણસે કહ્યું કે એમણે હસ્યા, દાંત કાઢ્યા કે ભગવાનના દર્શન તો મેં કર્યા છે કે, પણ મેં એવું સાંભળ્યું છે કે ભગવાન કાળા કાળા છે કે, અને છે જ, ભગવાન શ્યામ છે, ઘનશ્યામ મૂર્તિ છે. મહારાજે પણ વચનામૃતમાં મધ્યના 13મા વચનામૃતમાં કહ્યું કે જે અક્ષરધામને વિશે સ્વરૂપ બિરાજે છે એ મૂર્તિ તો ઘનશ્યામ છે, પણ અતિશય તેજે કરીને એ શ્વેત જણાય છે, બાકી ઓરિજિનલ ફોર્મ છે એ તો શ્યામ છે. તો એમાં તે વળે કઈ રૂપ હોય કે? રામાનુજ આચાર્યએ કહ્યું કે ભાઈ, આપણે અહીંયા બાજુમાં એક મંદિર છે ત્યાં જઈએ, તને જો ભગવાન રૂપાળા લાગે અને તને ભગવાન રૂપાળા દેખાય અને તને એમ થાય કે નહીં બધા કરતા સર્વશ્રેષ્ઠ રૂપ છે એ ભગવાનને વિશે છે, તો તારે હેત કરવાનું, નહીં તર કાંઈ નહીં. કે કંઈ વાંધો નહીં. રામાનુજ આચાર્ય એમને લઈ અને મંદિરમાં આવ્યા. એ માણસને કહ્યું કે લક્ષ્મીનારાયણ ભગવાન બિરાજે છે, એમાં નારાયણ ભગવાન એમનું દર્શન કરતું. હવે શ્યામ પથ્થરમાંથી કંડારેલા એ નારાયણ ભગવાન, એમનું દર્શન કરવાનું રામાનુજ આચાર્યએ કહ્યું. પેલા માણસે આંખો ભગવાનના સ્વરૂપ ઉપર ટીકાવી, આ બાજુ રામાનુજ આચાર્ય ઊભા ઊભા ભગવાનને પ્રાર્થના કરે છે કે હે મહારાજ, હે પ્રભુ, આ જીવ અતિશય હેતાળવો છે, એને જેવું સ્ત્રીમાં રૂપને આધારે હેત થયું છે, એવું જો તમારું રૂપ જોઈ અને તમારે વિશે હેત થઈ જાય તો એનો બેડો પાર થઈ જાય, માટે કૃપા કરીને તમે એવા રૂપનું એમને દર્શન કરાવો, એવા રૂપની તમે એને અનુભૂતિ કરાવો કે રૂપના આધારે એમની ચિત્તની વૃત્તિઓ એ તમારે વિશે ચોંટી જાય, અને એને સંસારના સર્વે રૂપ છે એ નકારા થઈ જાય. રામાનુજ આચાર્ય તો સ્થિતિવાળા એટલે સુધી પહોંચેલા, ભગવત સાક્ષાત્કારી, એમની પ્રાર્થના ભગવાને સાંભળી અને ભગવાને પેલા માણસને એવા રૂપનામ અનુભૂતિ કરાવી, એમને આમ અહા અહો અહો થઈ ગયું કે ઓહો, આટલા બધા રૂપવાન, આ રૂપનું જે સુખ મને આવે છે એવું તો અત્યાર સુધી ક્યારેય મને આવ્યું નથી, આવું એમ એના ઉદ્ગારો નીકળવા માંડ્યા. 5, 10, 15, 20 મિનિટ સુધી એમને ભગવાને એવા સુખનો અહેસાસ કરાવ્યો. પછી ભગવાન એ સુખ એમની પાસેથી ખેંચી લીધું. રામાનુજાચાર્યએ એમને પૂછ્યું કે કેમ થયું ભાઈ? તો કે ના, પરમાત્મા છે એ રૂપના નિધાન છે. એમની પાસે જેટલું રૂપ છે એવું રૂપ, એમની પાસે જેવું સુખ છે એવું સુખ બીજે ક્યાંય મને નથી આવતું. તો બજ આજથી ભગવાન કે. અને એ ભગવાન ભજવા માંડ્યા. કહેવાનો અર્થ એટલો કે જો સ્ત્રી આદિકને વિશે એમને હેત હતું, તો એવું ને એવું જ હેત એમને પરમાત્માને વિશે થયું. એ જો ત્યાં વૈરાગ્ય હોય તો અહીંયા સત્સંગમાં આવે ને તો એમાંય વૈરાગ્ય રહેવો, જીવ ચોટે નહીં. શું કહો સુરેશભાઈ? કોરો હોય એમ, જેને આપણે શુષ્ક કહીએ એમ. એટલે એમ કે સાધુમાં જીવ ચોટે નહીં, એમ ક્યાંય ચોટે નહીં. સંસારમાં ન ચોટ્યો એટલે અહીંયા ન ચોટે, કારણ કે નહીં ચોટવાનો એનો સ્વભાવ પડી ગયો છે એના કર્મના આધારે. અથવા તો એમને એવા અનુભવો થયા છે એમના આધારે. એમ ક્યારેક સંસારની અંદર એવા અનુભવો થયા હોય અને એ અનુભવોના આધારે એમનો જીવ પહેલા થોડો થોડો ચોટતો હોય તો એમાંથી વૈરાગ્ય થઈ ગયો હોય, અને પછી એમને સત્સંગ થાય અથવા તો સત્સંગ એવો દરમિયાન હોય તો ત્યાં પણ નથી કહેતા આપણે, ત્યાં એક કે દૂધના દાજેલા છે એ છાસ પણ ફૂકી ફૂકીને પીવે, એમને સત્સંગ થાય ને તો એમનો જીવ છે એ થોડોક આમ ફૂકી ફૂકીને પીવે કે નહીં એવો અનુભવ વળી પાછું મને અહીંયા નહીં થાય ને. એટલે નિત્યાનંદ સ્વામી જે કહે છે એ પ્રશ્ન પણ સાચો છે કે સંસારમાં હેત હોય તો ભગવાનના માર્ગે જ્યારે ચાલે ત્યારે એમને હેત કરવાનો સ્વભાવ હોય એટલે સહેજે હેત થઈ જાય. પણ સામે પાછું બીજું એવું પણ છે કે નિષ્કુળાનંદ સ્વામી હતા એ તો અતિ વૈરાગી સંત, એમને સંસારમાં ક્યાંય એટલે ક્યાંય ચિત્ત નહોતું ચોટ્યું. એ તો યાજ્ઞાથી રામાનંદ સ્વામી એને સાધુ થવાનો સંકલ્પ એમણે વ્યક્ત કર્યો. રામાનંદ સ્વામી એમ કહ્યું કે હમણાં નહીં, જરૂર પડે બોલાવી લઈશું, હમણાં સંસાર કરો કે. અને નિષ્કુળાનંદ સ્વામી એટલે લાલજી સુતાર એમણે સંસાર માંડ્યો. પછી રામાનંદ સ્વામીએ તો ન બોલાવ્યા પણ સ્વામિનારાયણ ભગવાન એમને બોલાવી લીધા અને સાધુ થયા. વૈરાગ્ય મૂર્તિ કહેવાય. એમણે સંસાર કર્યો એમ છતાંય તે એમના દીકરાઓ કે એમના જે પત્ની હતા તો એમને વિશે એમને કંઈ એટલું બધું હેત નહીં ઉભરાતું હોય, કારણ કે જ્યારે આધોઈ ગામમાં યમદંડનો ગ્રંથ લખવા બેઠા અને ખબર પડી કે આવી રીતે જમાઈરાજ છે એમણે સંન્યાસ લઈ લીધો છે, ત્યારે એ વખતે કંકુબાઈ એમના પત્ની એ પણ ત્યાં હતા, એમના બંને દીકરાઓ એ પણ ત્યાં હતા, નાના નાના દીકરાઓ એમને લઈ માધવજી અને કાનજી કે ગોવિંદજી કાનજી એ બંનેને લઈ અને નિષ્કુળાનંદ સ્વામી પાસે લઈ આવ્યા. હવે સામેવાળા પક્ષને એવું કે નાના નાના છોકરાઓને જોવે ને એટલે સહેજે મા બાપ હોય તો એને હેત થયા વગર રહે નહીં, કારણ કે મહારાજે પણ વચનામૃતમાં લખ્યું છે કે પહેલાં પુરુષ અને સ્ત્રીને પરસ્પર હેત હોય અને અતિશય હેત હોય, પછી જ્યારે એ બંને થકી એમને સંતાન પ્રાપ્તિ થાય ત્યારે એ બંનેને પરસ્પર હેત હોય એના કરતાં વધારે હેત એમને પુત્રમાં કે સંતાનમાં થાય, પછી પરસ્પર એટલું બધું હેત ન રહે, હેતનો પ્રવાહ છે એ દીકરાઓમાં વળી જાય. એટલે સામેવાળાએ એવો વિચાર કર્યો કે નાના નાના દીકરાઓ છે એને નિષ્કુળાનંદ સ્વામી પાસે લઈ જઈએ, લાલજી સુતારની પાસે, એમને જોશે ને એટલે બધો વૈરાગ્ય ઓગળી જશે અને દીકરા ઉપર આમ પ્રેમથી હાથ ફેરવશે એટલે વળી પાછા ઘેરે પાછા આવી જશે. કે યુક્તિ અજમાવી અને જેવા બંને દીકરાઓને સામે લઈ આવ્યા, નિષ્કુળાનંદ સ્વામીએ પછી જે બોલ્યા છે આપણે તો એવું બોલી ન શકીએ. સ્વામી કે આ કઈ ગાય ભેંસ નથી કે પરાહો વાળશે, આપણે સ્વામી માટે એવું કેમ બોલવું હોય? સ્વામી ત્યારે બોલી ગયા, આ કઈ ગાય ભેંસ નથી તે વાછડુંને જોઈને પરાહો વાળશે કે, એટલે તમે લઈ જાઓ કે. નાના નાના દીકરાઓને જોઈને પણ નિષ્કુળાનંદ સ્વામીને હેત ન થયું. પછી એ સાધુ થયા તો સંસારમાં એમને હેત નહોતું તો મહારાજમાં ન થવું જોઈએ, પણ ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં એવું લખ્યું કે ગોપાળાનંદ સ્વામીને, નિષ્કુળાનંદ સ્વામીને, એ બધાને મહારાજમાં કેવું હેત? તો કે સ્ત્રીના જેવું હેત, અતિશય હેત. એમ એ હેતનું પ્રમાણ ગુણાતીતાનંદ સ્વામીએ કર્યું. એ હેતનું પ્રમાણ અન્ય સંતોએ પણ કર્યું, શ્રીજી મહારાજે પોતે પણ કર્યું. અને પ્રસંગો જોઈએ તો એ જણાય આવે કે પ્રેમાનંદ સ્વામીનું હેત તો નો ડાઉટ એમ કે, પણ નિષ્કુળાનંદ સ્વામીનું હેત એવું એમ. હરિસ્મૃતિ ગ્રંથ જોઈએ, સ્નેહગીતા ગ્રંથ જોઈએ, કેવું એમણે હેત ભગવાનમાં. ભક્તિનિધિ ગ્રંથ જોઈએ તો જે નિષ્કુળાનંદ સ્વામી જીવતા હતા અને જે એના જીવમાં પડ્યું હતું એ જ હેત એમણે શાસ્ત્ર રૂપે કંડારી દીધું. મહારાજમાં અતિશય હેત. મહારાજ કંઈક વાત કરતા હોય ને તો એ સાંભળવા માટે નિષ્કુળાનંદ સ્વામીને પ્રાયોરિટી, સેવા પછી. કારિયાણીમાં ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા અને મહારાજ અક્ષરરોડીમાં ગોપાળાનંદ સ્વામીને લઈને ગયા. નિષ્કુળાનંદ સ્વામી બહાર કુંડી કરાવે મહારાજ માટે, તો સ્વામીને એમ થયું કે મહારાજને ગોપાળાનંદ સ્વામી બે ભેળા થયા છે એટલે કંઈક રહસ્યની વાત હોવી જોઈએ. આ કામ તો પછી થશે, હું જઈને વાત સાંભળું. મહારાજમાં કેવું હેત? મહારાજના દર્શન થતા હોય ત્યાં સુધી નિષ્કુળાનંદ સ્વામી છે એ સુવે નહીં, ગુણાતીતાનંદ સ્વામી છે એ સુવે નહીં. મહારાજના દર્શન થતા હોય તો એટલા હેતથી એ દર્શન કરે. તો પ્રશ્ન એ છે કે નિત્યાનંદ સ્વામીએ જે પ્રશ્ન પૂછ્યો કે સંસારમાં જો હેત હોય તો એમને ભગવાનના માર્ગે હેત થાય, ભગવાનમાં હેત થાય, સાધુમાં હેત થાય, તો નિષ્કુળાનંદ સ્વામીને તો એવું હેત હતું નહીં અને છતાંય એમને એવું હેત થયું. કે ગુણાતીતાનંદ સ્વામી તો એવું કહ્યું કે સ્ત્રીના જેવું હેત, એટલે કે એમ કે સર્વોપરી હેત. તો એવું કેમ થયું હશે? શું કહો જીવરાજ બાપા? સામે એવું પાત્ર મળી ગયું. તો જે પાત્ર નિષ્કુળાનંદ સ્વામીને મળ્યું હતું એ પાત્ર બધાને મળે ને, સેમ પાત્ર, સેમ ભગવાન. તો નિત્યાનંદ સ્વામી એમણે જે પ્રશ્ન કર્યો અને એવું જે દેખાય છે એ શું ખોટું? જેન હે જડભરત હતા, જાણી ગયા હતા. જડભરત તો વૈરાગ્ય હતા, બરાબર. જયંતી ભગત સમય હૃદયના ભાવની આખી વાત છે, રામાનંદ સ્વામીની કૃપા છે. એટલે નિત્યાનંદ સ્વામીએ જે વાત કરી એમાં સ્વામીએ બહુ સરસ લખ્યું કે સાધારણપણે એવું દેખાય છે કે જેને સંસારમાં સાધારણ હેત હોય એને ભગવાનના માર્ગે સાધારણ હેત થાય. હા, પણ એ સિદ્ધાંત નથી. એમ કે જેને સંસારમાં હેત ન થતું હોય તો એને ભગવાનમાં હેત થાય જ નહીં એવો સિદ્ધાંત નથી. કારણ કે મહારાજે જે જવાબ આપ્યો છે ને એ જવાબ એટલા માટે આપ્યો કે જીવમાં જે હેત થવું એ સ્વાભાવિક નથી, એ કર્મે કરીને છે. કરવા માંડે તો થાય, સંસારમાં હેત કરવા માંડે તો થાય, સંસારમાં હેત ન કરે તો ન થાય. ત્યાંય બાંધતા હોય. આજે જ અમારે એક ભગત આવ્યા હતા કે મારા છોકરાને મારામાં હેત જ નથી, બોલો લ્યો શું કરો. હવે છોકરાને મા બાપમાં હેત ન હોય, એને થોડોક સમય સુધી હેત હોય, 8, 9, 10 વર્ષના 12 વર્ષના છોકરા હોય ને ત્યાં સુધી એને મમ્મી પપ્પામાં હેત હોય, પછી તો સહેજે હેતનો પ્રવાહ છે એ એને મા બાપમાંથી ઓછો થઈ અને મિત્ર સર્કલ તરફ જતો હોય. આ હેતના પોઈન્ટ છે. સંતો ઘણી વખત દેખાડે કે બાળક જ્યાં સુધી 3 વર્ષનું હોય ને ત્યાં સુધી એને માની અંદર જેટલું હેત હોય એટલું બીજે ક્યાંય ન હોય, એટલું પપ્પામાંય ન હોય, તમારા બધામાં એવું ન હોય હેત. અને પછી ધીરે ધીરે એને પપ્પામાં હેત થવા માંડે. 7-8 વર્ષનો થાય ત્યારે એને મમ્મી અને પપ્પામાં જેટલું હેત હોય એટલું બીજે ક્યાંય ન હોય. એ 8 વર્ષનો છોકરો જ્યારે સ્કૂલની અંદર જાય અને સ્કૂલમાં એના મિત્ર સર્કલમાં વાતું કરતો હોય ને તો વાતું એમ જ કરતો હોય કે માય ફાધર ઇઝ અ ગ્રેટ, દુનિયામાં સર્વશ્રેષ્ઠ વ્યક્તિ જો કોઈ પણ હોય તો એ મારા પપ્પા છે, મારા પપ્પાને બધું આવડે. અને એ જોક્સ કરતો હોય ને તો એવા જ કરે, તમે જોજો. અને આપણને યાદ કરી લો આપણે એવું જ કરતા હતા, રાઈટ. 8 વર્ષથી લઈ અને 12 વર્ષનો થાય ત્યાં સુધીમાં હેતનું નાકું વળી પાછું વળે. અને વળતા વળતા ધીરે ધીરે એના ફ્રેન્ડ સર્કલમાં એને હેત થવા માંડે. અને જેવો ટીન એજમાં આવે, 13 ટીન ચાલુ થાય ને, 14, 15, 16, 19 સુધી, એ 13થી લઈ અને 19 સુધી, 13થી લઈને 19 વર્ષ સુધી એને સૌથી વધારેમાં વધારે હેત ફ્રેન્ડ સર્કલમાં હોય, મિત્રોમાં હોય. એ મિત્રોની સાથે સૌથી વધારે સિક્રેટ વાતો એ શેર કરતા હોય, પછી મમ્મી પપ્પાથી છુપાવા માંડે અને મિત્રની સાથે ઓપન હોય. ત્યાં જે વાતો થતી હોય એ મમ્મી પપ્પાની અરે ન થતી હોય. આ સાયકોલોજી છે, સાયકોલોજી પ્રમાણે આટલો આટલો ચેન્જ આવે. 19 વર્ષ પછી એડલ્ટ થાય, પુખ્ત થઈ જાય, એટલે પછી એમને સ્ત્રી બાજુના ભાવ, કારણ કે ત્યાં સુધી આ 13 એજમાં થાય ત્યાં સુધીમાં એ હાર્મોન્સ ક્રિએટ થયા હોય અને એમાં વિજાતીય આકર્ષણ હોય જ, પણ એજના પહેલાંથી એ બધી લિમિટેશન્સ હોય. હા, ઉગાવો લેતા હોય. 19, 20 વર્ષ, 22 વર્ષ થાય એટલે હેતનો પ્રવાહ છે એ વળી પાછો નાકું વળે અને પછી એમને વિજાતીય હેત થાય. એટલે પુરુષ હોય એમને સ્ત્રીમાં હેત થાય અને સ્ત્રી હોય એમને પુરુષમાં હેત થાય. અહીંયા મહારાજે બધી જગ્યા પર સ્ત્રી સ્ત્રી એવું લખ્યું છે એટલે એનો અર્થ એમ નથી કે આ માત્ર પુરુષો માટે જ છે, એ બંને બાજુ છે. વિજાતીય આકર્ષણ છે, વિજાતીય હેત છે. પછી એ લગ્ન થાય એટલે 2-3 વર્ષ સુધી રહે, એમ કહેવાય છે કે શરૂઆતના તબક્કામાં વધારે ઘાટું હેત હોય. સગાઈ થઈ હોય ત્યારે તો આપણે બેંગ્લોરની અંદર અમારે એક ડાયરેક્ટર હતા અને એમની સગાઈ થઈ, MBA કરેલું ને પછી ડાયરેક્ટર તરીકે રાખેલું, એમની સગાઈ થઈ તો દિવસે તો સ્કૂલમાં બધે ડાયરેક્ટરમાં કામમાં બિઝી હોય તો રાત્રે 2-2, 3-3 વાગ્યા સુધી વાતો કરે, બોલો, ફોન હાલતા જ હોય એમના. તો સંતો ક્યારેક રાત્રે આંટો મારવા નીકળે ને તો જોયે તો એ બેઠા બેઠા વાતો કરતા, એટલે ભાઈ હોઈ જાઓ હોઈ જાઓ હવે, તો કે આ ફોન પૂરો કરીને હોઈ જાઓ, એક ફોન પૂરો થઈ જાય ને. એટલે આપણને એમ લાગે કે આને કન્ટિન્યુ ફોન હાલતા છે ને એટલા બધા કામ હશે કે દિવસે એના ઘરના કામ નહીં થતા હોય એમ. એટલે 2-3 વખત આવવું જોઈએ એટલે સંતોએ પૂછ્યું, ભાઈ રાત્રે આટલે મોડે સુધી કોની યારે વાત હાલતી હોય? તો દાંત કાઢવા માંડ્યા. એટલે કે સ્વામી કે હમણાં નવી નવી હગાઈ થઈ છે એટલે પછી વાતું તો કરવી પડે ને કે એમ. એટલે બહુ ઘાટું હેત હોય. પછી લગ્ન થાય અને લગ્ન થાય એટલે પહેલા વર્ષે ને બીજે વર્ષે ને ત્રીજે વર્ષે પછી ઘટાડો જ હોય એમાં, ભેળા રહીએ એટલે ઘટાડો જ થાય એમ. પછી વળી પાછી સંતાન થાય એટલે નાકું એ બાજુ વળે. મહારાજે જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે કહારો આવે. પછી નાના નાના છોકરા હોય ને ત્યારે આમ, અરે મારો ટીનિયો, નાના નાના દાદા હોય લઈને આવે ને, એટલે બાપા એ લઈને આવે, અને એ પછી સંતો આગળ જે વાત કરતા હોય, સંતો આગળ એમ કે સમય અમારે આ છોકરો છે ને આમ જે જે કરવાનું કહે ને એટલે તરત આમ હો જે જે કરે આ ભગત છે, અને એવું એના ગુણનું બધું વર્ણન કરતા હોય, અને મા બાપ આમ એની સામે આમ ટગર ટગર જોયા કરે. આ બધું આપણે એટલે વર્ણન કરીએ છીએ કે આ જે પ્રમાણેની પ્રોસેસ છે એવી પ્રોસેસ જો ભગવાનના માર્ગે ભગવાનને માટે કરવામાં આવે તો એવું ને એવું જ હેત આપણને ભગવાનમાં થાય. જેવું એક વ્યક્તિને હેત સ્ત્રીમાં થયું છે, કેવી રીતે થયું એ પ્રોસેસ જો એનાલાઇઝ કરવામાં આવે, એક પુત્રને વિશે કે પુત્રીને વિશે મા બાપને જેવું હેત થાય છે એ પ્રોસેસને જો એનાલાઇઝ કરવામાં આવે, અને એ સેમ પ્રોસેસ જો ભગવાનને માર્ગે એપ્લાય કરવામાં આવે તો ભગવાનમાં, સંતોમાં અને ભગવાનના ભક્તોમાં પણ એવું જ હેત થાય. મા બાપ છે એ છોકરાને આમ જોયા જ કરે, જોયા જ કરે અને મજા જ આવે, અને જેમ જેમ જોવે ને મજા આવે એમ એમ પાછું એને બધા વિચારો થાય કે મારો દીકરો મોટો થઈને આવો થશે ને આમ થશે ને આમ થશે, એટલે એને ગ્લોરિફિકેશન થાય. પછી એની ક્રિયા જોવે એટલે એને એમ થાય કે વાહ મારો બેટો, કે મારા દીકરાને તો આવું તો આમ અકબંધ આવડે, એના અક્ષરો આવા, એનું આ આવું, એનું આવું, બધું દિવ્ય લાગે, એની ક્રિયાઓ દિવ્ય લાગે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કદાચ આ બધું જ એસેસમેન્ટ કરી, એનાલિસિસ કરી અને એક બહુ ટૂંકા શબ્દોની અંદર એમ કહ્યું કે સાધુમાં હેત હોય એ કેમ ખબર પડે, તો કે સાધુની ક્રિયા ગમે, સાધુના દર્શન ગમે અને સાધુની સેવા ગમે, એટલે સમજી લેવું કે ને સાધુમાં હેત છે. ક્રિયા ગમે, સાધુની ક્રિયા ગમે, જેમ મા બાપને બાળકની ક્રિયા ગમે છે, બાળક હાલે ચાલે બોલે, એ તોતળું બોલે ને તો એ મા બાપને ગમે, એમ સાધુનું હાલવું ચાલવું બોલવું એ બધું ગમવા માંડે, એટલા પ્રમાણમાં ગમવા માંડે તો આપણો હેતનો પ્રવાહ છે એ બાજુ આપણે વાળી શકીએ. એવું 8-10 વર્ષનો દીકરો થાય ને ત્યાં સુધી મા બાપને એવું હેત રહે, પછી વળી થોડીક આ બધે ટીન એજમાં આવે ને એટલે વળી મિત્ર સર્કલમાં હેત થયું હોય એટલે બધા સંસ્કારો વળી પાછા ઉદય થાય ને પછી એ બધું આવે, એટલે થોડીક પછી ન ગમતી ક્રિયાઓ હોય એ બધી કરે, એટલે મા બાપ પછી ખીજાય કે જેમ મોટો થતો જાશ ને એમ બગડતો જાશ. આ એક મા બાપનો યુનિક ડાયલોગ, દરેક મા બાપ છે એ પોતાના દીકરાને આ ડાયલોગ તો કહે છે, અને દરેક દીકરાઓ એ સાંભળ્યો જ હોય, તમે બધાએ સાંભળ્યો જ હશે, સાંભળ્યો કે નહીં? ઋષિકભાઈ, તપસભાઈ, આ માથું હલાવો કે હા જો આ પાડે છે કે જેમ મોટો થતો જાશો એમ બગડતો જાશો એમ. એટલે મા બાપને પછી એનું હેત હતું ને એ ભ્રમાત્મક હેત હતું, એને ભ્રમ હતો કે મારો દીકરો છે ને એ આવો ને આવો જ હેતાળવો રહેશે ને મારો દીકરો આવો ને આવો જ રહેશે, એ હેત, એ ભ્રમ તૂટવા માંડ્યું એટલે એમનું હેત ઓછું થવા માંડ્યું. અને પછી ટીન એજમાં આવે એટલે વધારે ભ્રમ તૂટે, પછી લગ્ન કરે એટલે હાવ ભ્રમ તૂટી જાય, કારણ કે પછી તો એમ લાગે કે હવે તું ઘેલહાગરો થઈ ગયો છો, ઘણા ઘણા શબ્દો વાપરે અને તને અમારામાં હેત જ નથી, તમને તમને અમારું મનાતું જ નથી, પછી નોખો થાય, નોખો થાય એટલે મા બાપને તો હેત જાય નહીં. મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે એમ છતાંય મા બાપને હેત જાય ને થોડું ઓછું થાય, ભ્રમ તૂટે, મોહ તૂટે એટલે ઓછું થાય, પણ મોહ ન જાય, હાવ ન તૂટી ગયો હોય, મૂળિયા સોતો ન નીકળી ગયો હોય, ઉપર ઉપર થોડો હોરાણો હોય, દોષ ન દેખાણા હોય, ખાલી દોષ એટલો દેખાણો કે આ હમણાં એ બાજુ વળી ગયો ને અમારું માનતો નથી, અમારા કામનો રહ્યો નહીં, એટલો દોષ દેખાણો એટલે એટલું હેત ઓછું થાય. પાછો વળશે, પાછી મા બાપને એવી આશા હોય કે વળી પાછો એ પાછો વળશે જ્યારે એને આમ થાય ને કે ઘા લાગશે ને એવું બધું થાય, માથામાં વાગશે, પછી એ પાછો વળશે. અને એમાં જો છૂટાછેડાનો પ્રસંગ આવીને ઊભો રહીએ એટલે ભાઈ મા બાપ સમજી જાય કે હવે પાછો વળ્યો. કે મહારાજે એવું કહ્યું કે કર્મના આધારે જીવને વિશે આ બધા હેત કરવાના સ્વભાવ છે એ પડે છે, અને કર્મના આધારે કેવી રીતે પડે છે મહારાજે એનું પણ વિશ્લેષણ કર્યું કે મન, ઇન્દ્રિયો, મન એટલે અંતઃકરણ, ઇન્દ્રિયો એટલે આપણે જે સ્થૂળ શરીરમાં અને સૂક્ષ્મ શરીરની ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો, આંખ, નાક, કાન વગેરે, અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વગેરે અંતઃકરણ, અને જીવ, આ ત્રણેય જણા જે કર્મ કરવામાં એક રસ થઈ ગયા હોય, એક થઈ ગયા હોય, એટલે કે ત્રણેય જણા ઇન્વોલ્વ થઈ ગયા હોય, અને પછી જે કર્મ થાય તો એ કર્મનો એવો સંસ્કાર પડે, અને એ કર્મ છે એવું વારે વારે થાય, અને વારે વારે આ ત્રણેય જણા એક થઈ જતા હોય તો એ એનો સ્વભાવ બની જાય, અને એ સ્વભાવ બની જાય એટલે જીવ એ પ્રકારનો થઈ જાય. એમ સ્ત્રીને વિશે હેત કરવામાં એમણે એક તો પૂર્વજન્મના કર્મ, પૂર્વજન્મમાં એને સ્ત્રી આદિકની પ્રાપ્તિ થઈ, પૂર્વજન્મમાં એને સ્ત્રી આદિકનું સુખ ભોગ્યું, પૂર્વજન્મમાં એને સ્ત્રી આદિકને વિશે હેત કર્યું, એટલે એ કર્મો તમામ કારણ શરીરમાં સંસ્કાર રૂપે પડ્યા છે. આ જન્મની અંદર એ સંસ્કાર સમય થાય, કેમ ટીન એજ આવે એટલે હાર્મોન્સ ક્રિએટ થાય, એમ એ સમય આવે એટલે સંસ્કાર બધા ઉદય થાય, અને જ્યારે એ સંસ્કાર ઉદય થાય ત્યારે એમના ઇન્દ્રિયો, એમનું અંતઃકરણ એટલે મન અને એમનો જીવ, એ ત્રણેય એક થઈ જાય, અને સ્ત્રી આદિક વિષયને વિષય પ્રવર્તે, અને એમાં એ સુખ ભોગવે, એમાં એ હેત કરે, અને એમના આધારે વળી પાછા નવા કર્મ, નવા સંસ્કારો એ પડતા જાય, એમ કરતાં કરતાં બધું વધતું જાય. જો એવી ને એવી જ રીતે કર્મે કરીને જો સ્ત્રી આદિકને વિશે હેત થતું હોય, કર્મે કરીને જો સંસારમાં હેત થતું હોય, તો એવી જ ફોર્મ્યુલા એ ભગવાનના માર્ગે એપ્લાય કરે તો ભગવાનને વિશે પણ એવું જ હેત થાય. ભગવાનની જે આપણે ક્રિયા કરીએ છીએ એટલે ભક્તિ કરીએ છીએ, એમાં આપણા ઇન્દ્રિયો, આપણું મન અને આપણો જીવ આ ત્રણેય એક થઈ જાય, અને પછી ભગવાનની ભક્તિ થાય તો ભગવાનને વિશે પણ એવું જ હેત થાય, અને એ ક્રિયા પણ સર્વશ્રેષ્ઠ થાય. એને તીવ્ર વેગ કહ્યો, સાધુ થઈ જાય, સંસાર છે એ ઓટોમેટિકલી છૂટી જાય. અને બહુ એક સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ, એક ચોર છે એ જ્યારે ચોરી કરવા જાય ત્યારે એ કેટલો એલર્ટ હોય, હોય કે નહીં? ચોરી કરનારો ચોર છે એ એટલો બધો એલર્ટ હોય, એના ઇન્દ્રિયો તમામ છે એ એલર્ટ હોય, એ કોન્સન્ટ્રેટેડ હોય અને સાવધાન હોય, એનું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એનું અંતઃકરણ પણ એમાં ઇન્વોલ્વ હોય, અને એ પણ સાવધાન હોય, પાછળ કંઈક પાંદડું ખખડે ને તો એનું મન એમ કહેશે કે ભાઈ જોઈ લો તો પાછળ બીજો કોઈ એવો નથી ને, સેફ્ટીનો ઇસ્યુ નથી ને, એટલો એલર્ટ હોય, ચકોર હોય, એટલે મન પણ એમાં ઇન્વોલ્વ થઈ ગયું છે, અને જીવ એ પણ પૂર્ણ જાગૃત હોય કે નહીં કંઈક આવે ને કોઈ પકડાઈ જાય ને ધોકા ન પડે, એ ઇન્વોલ્વ હોય. ચોરી કરવાની ક્રિયામાં ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ આ ત્રણેય અલાઈન થઈ ગયા હોય, એકરસ થઈ ગયા હોય, બધા એકાગ્ર થઈ ગયા હોય, એટલે એ જ્યારે ચોર ચોરી કરે છે એ વખતે એ તીવ્ર વેગે કરીને ચોરી કરી, એટલે એમનો જે સંસ્કાર પડે અને એ સંસ્કારના આધારે એમને જે ફરીવાર કરવાની પ્રવૃત્તિ થાય એ સંસ્કારના આધારે થાય, કારણ કે તીવ્ર સંસ્કાર પડ્યા, તીવ્ર વેગથી સંસ્કાર પડ્યા. અને આવી રીતે 5-10 વખત ચોરી કરે એટલે માસ્ટર થઈ જાય, ગ્રીપ આવી જાય, પકડાય નહીં અને ચોરી કરે એટલે ગ્રીપ આવી જાય. હવે જેટલો એક ચોર ચોરી કરવામાં એકાગ્ર હોય એટલા એકાગ્ર આપણે સવારમાં પૂજા કરીએ ત્યારે હોઈએ છીએ. હલ્લો હલ્લો, કેમ કઈ બોલતા નથી? ત્યારે ભય હોય એટલે થઈ જાય. અહીંયા ભય હોતો નથી એટલે થાય નહીં. નિર્ભય હોય કે આપણે જે કરીએ છીએ સારું જ કરીએ છીએ. અરે હે, પછી ભય છે નો એમ, એટલે પછી આપણું મન ગમે ત્યાં રખડે તો વાંધો નહીં એમ. આ એવળા ભાવમાં કે છે. આપણે જ્યારે ભગવાનની ભક્તિ કરીએ છીએ, પૂજા કરીએ છીએ, માળા કરીએ છીએ, દંડવટ કરીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ, જે પણ સેવા કરીએ છીએ નાની મોટી, ભગવાનના થાળ કરીએ છીએ, તો એ તમામની અંદર જો આ રીતે આપણા ઇન્દ્રિયો, આપણું અંતઃકરણ અને આપણો જીવ ત્રણેય એકરસ થઈ અને પછી એ ભક્તિની ક્રિયા કરવામાં આવે તો એનો સંસ્કાર એટલો તીવ્ર પડે આપણા જીવની અંદર, અને તીવ્ર સંસ્કારે કરી અને આપણને વારે વારે એ પ્રવૃત્તિ કરવાની ઈચ્છા થાય અને આપણા જીવની અંદર ભગવાનને વિશે એવું હેત ડેવલપ થાય કે જેવું હેત સંસારને વિશે છે એવું ને એવું જ ડેવલપ થાય. કર્મે કરીને થાય છે. અને જ્યાં સુધી એવું નથી થતું, અત્યારે આપણને એવું હેત નથી થતું, એનું કારણ એ છે કે જ્યારે આપણે કથા સાંભળીએ, જો અહીંયા આપણે કથા સાંભળીએ છીએ બરાબર, આપણે જોઈએ તો મન છે એ કથામાં છે, કદાચ જીવ પણ એની સાથે સાથે કથામાં હશે. જમણા હાથે એટલે આપણા ઇન્દ્રિયો છે એ માળા ફેરવે છે, ડાબો હાથ નવરો પડ્યો છે બરાબર, એટલે ડાબા હાથથી આપણે કંઈક ને કંઈક કરીએ છીએ, કોક આમ કંઈક ખંજવાળે છે, કોક મોદિયામાંથી દોરા તાણે છે, એ બધા બંધ થઈ ગયા. કોક છે એ માળા નથી ફેરવતો, યામામાં હાથ ઘસે છે કે હવે સામે પૂરું કરે તો સારું કે અઘરો વિષય લઈ લીધો છે આજે, રાઈટ. તો એમનું ઇન્દ્રિયો છે, હવે દોરા ખેંચવા એવો કોઈ પ્લાન નથી, એમનો વિચાર ન હોય, એમના માટે એને કંઈ ઇન્ટેન્શન કર્યો ન હોય, આશય ન હોય, પણ સેજે હાથ નવરો પડ્યો એટલે એ થઈ જાય એમ. એટલે એ ઇન્દ્રિયોના લેવલે ક્રિયા થઈ, એનો સંસ્કાર એ બહુ મંદ સંસ્કાર પડે અને એનો વેગ પણ મંદ વેગ હોય, કારણ કે ખાલી ઇન્દ્રિયો ઇન્વોલ્વ છે, બાકી મન અને જીવ બીજી જગ્યા પર ઇન્વોલ્વ છે. હવે જો ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ આ બધા જ એકરસ થઈ જાય તો તીવ્ર સંસ્કાર પડે. જટાયુ હતા, સીતાજીનું અપહરણ થતું હતું, જટાયુ ડાળ ઉપર બેઠા હતા, વૃદ્ધ અવસ્થા છે, એને જોયું કે કોઈક અબળાનું, કોઈ રાક્ષસ છે એ અપહરણ કરી જાય છે, હાથમાં ખુલ્લી તલવાર છે. રાક્ષસ બહુ માયાવી લાગે છે કારણ કે ઉડીને જાય છે, રાક્ષસ બળવાન પણ લાગે છે. એમણે મનમાં સંકલ્પ કર્યો કે મારે એ સીતાજીને બચાવવા જોઈએ. વળતો સંકલ્પ થયો કે ભાઈ ક્યાં પેલો રાક્ષસ ને ક્યાં હું વૃદ્ધ છું, અશક્ત છું, મારી પાસે કોઈ શસ્ત્ર નથી અને પેલાની પાસે તો બધું જ છે, કેમ થશે? આમણે જીવમાંથી સંકલ્પ કર્યો કે મેં આખી જિંદગી એવું એક પણ કર્મ નથી કર્યું કે જે કર્મથી પરમાત્મા મારી ઉપર રાજી થાય. હું ગીધ છું, આખી જિંદગી મેં જીવડા મારીને ખાધા છે, મેં હિંસા કરી છે, મેં પાપ કર્યું છે. આ એક કર્મ એવું થશે કે જે કર્મથી પરમાત્મા મારી ઉપર રાજી થશે અને કદાચ મારી મુક્તિ થઈ જાય. માટે હવે વાર નથી લગાડવી. અને આવો જ્યારે એમણે નિર્ણય કર્યો ત્યારે એમના શરીરના એક પણ રૂવાડું, ઇન્દ્રિયો તો અલગ વસ્તુ છે, એક પણ રૂવાડું એમનો વિરોધ નહોતું કરતું, એ એમના જીવના નિર્ણયની સાથે સંમિલિત થઈ ગયું હતું. ઇન્દ્રિયો, અંતઃકરણ, જીવ અને શરીરના તમામ અંગ અને ઉપાંગ એ તમામ એ ક્રિયાને વિશે એક્ટિવેટ થઈ ગયા. અને પછી જટાયુ ઉડ્યો અને રાવણને એને સામનો કર્યો, રાવણને એને હંફાવ્યો, રાવણને એમ થયું કે આ એમ નહીં મરે, અને પછી એમણે તલવારે કરી એમની પાંખ કાપી નાખી. જટાયુ છે એ ઉડી ન શકે એટલે ધરતી ઉપર પડ્યો, લોહી લુહાણ એમનું શરીર. આટલું જ કર્મ, ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એક થઈ ગયા અને પછી આ એક જ કર્મ થયું, આવું એક જ કર્મ છે એ મુક્તિને આપનારું બની જાય. સીતાનું હરણ તો થઈ ગયું. રામચંદ્રજી ભગવાન અને લક્ષ્મણજી સીતે સીતે ગોતતા ગોતતા રડતા રડતા એ જ્યારે નીકળ્યા ત્યારે આ લથબથ જટાયુને રસ્તામાં જોયું, લોહીથી લથબથ છે, કંઠ પ્રાણ આવી ગયા છે. રામચંદ્રજી ભગવાનની અતિ દયાળુ પ્રકૃતિ, એમને તરત દયા આવી ગઈ. એમણે ખોળામાં લીધું, લક્ષ્મણને કહ્યું કે પાણી લાવ ભાઈ. બે ટીપા પાણી એની ચાંચમાં મૂક્યું. કેટલા ભાગ્યશાળી, એ અંતકાળ છે, ભગવાનના ખોળામાં એમનું શરીર છે, કંઠ પ્રાણ છે. આપણને જેમ કોઈને અંતકાળ હોય અને છેલ્લે બે ટીપા પાણી પાઈએ એવી રીતે જટાયુને ભગવાનના હાથે પાણી પીવાનો અવસર મળ્યો. આંખો ખોલી પૂછ્યું, કેમ તારી આવી દશા થઈ? જટાયુએ કહ્યું કે તમે કોણ? તો કે હું દશરથ નંદન રામ, મારી પત્નીનું અપહરણ થયું છે, એમને શોધતો શોધતો હું આ બાજુ આવ્યો છું. એમણે કહ્યું કે તમારા પત્નીને કોઈ રાવણ નામનો રાક્ષસ છે એ દક્ષિણ દિશામાં લઈ ગયો છે અને આકાશ માર્ગે ઉડીને ગયો છે, એમણે એનું અપહરણ કર્યું છે, એમને બચાવવા જતા મારી આ દશા થઈ છે. ભગવાનને એમ થઈ ગયું, ઓહો, સીતાને બચાવવા માટે આ ગીધે આટલી બધી પોતાના પ્રાણની પણ કુરબાની આપી દીધી. ભગવાનની આંખમાંથી આંસુડા પડી ગયા. ભગવાને કહ્યું કે માઇક જટાયુ, માઇક તારે શું જોઈએ છે? બસ પ્રભુ, મારે કંઈ નથી જોઈતું, આપના ખોળામાં મારું શરીર હોય અને મારા પ્રાણ છૂટે ને એટલું જ મારે જોઈએ છે. ભગવાને કહ્યું કે જા, તને વૈકુંઠવાસ આપું છું, તને મુક્તિ આપું છું. કોઈ એને ભક્તિ નથી કરી, કોઈ સેવા નથી કરી, કોઈ માળા નથી કરી, કોઈ પૂજા નથી કરી, એમણે વર્તમાન ધારણ નથી કર્યા, એમણે કંઠી નથી પહેરી, એમણે યજ્ઞ નથી કર્યા, એમણે યાગ નથી કર્યા, તપ વ્રત જપ કંઈ નથી કર્યું, પણ એક કર્મ, ઇન્દ્રિયો અંતઃકરણ અને જીવ આ ત્રણેય અલાઈન થઈ અને એમણે પરમાત્માને માટે કર્યું અને એવા એક કર્મથી પરમાત્મા રાજી થયા અને મુક્તિ આપી દીધી. એનું કારણ શરીર ટળી ગયું અને વાંદરાઓ પાછા આવ્યા, જટાયુ પાછા આવ્યા એવું લખ્યું નથી. એક જ કર્મ. એટલે આજથી આપણે એવો સંકલ્પ કરીએ કે જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર ઇન્દ્રિયો અને જીવ આ ત્રણેય જણા એક થઈ અને એને એક કરી એના માટે શું કરવું, કેવી રીતે કરવું એ આપણે આવતી રવિ સભામાં લઈશું. પણ ત્યાં સુધી આપણેથી થાય એટલી પ્રેક્ટિસ કરીએ, પૂજા ધ્યાન માળા બધું જ એક રસ થઈ અને આપણે કરીએ, એના સંસ્કારો આપણા જીવમાં પડે અને આપણને ભગવાનમાં એવું અસાધારણ હેત થાય એટલી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. નારાયણ.